સીતમ સુર નરોત્તમેર મુદ ધર્મનંદનમહં વિચિંતયે. અક્ષરધામ મધ્યસ્થમ યનંત મુક્ત સેવિતમ નેકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયા. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. હરિ કૃષ્ણ મહારાજ કી જય. ઘનશ્યામ મહારાજ કી જય. ઇષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પૂજ્ય ગુરુ મહારાજ તમામ આપણા વાલા સંતો ભક્તો હરિભક્તો શ્રોતાજનો વિદ્યાર્થીઓ બધા એને અમારા એકાદશીના ભાવથી જય સ્વામિનારાયણ. આજે એકાદશીનો પવિત્ર દિવસ છે. વાલા ભક્તજનો, આપણે દર એકાદશીએ કદાચ તો જાગરણના માધ્યમથી ભેગા થઈ જઈએ છીએ. એકાદશીનું જાગરણ એટલે આપણા ભજનનો સમય, ભગવાનમાં મન રાખવાનો વખત અને આપણી પરંપરાને જાળવવાનું ગૌરવ. આજે કદાચ ના ભૂલતો હું તો પુત્રદા એકાદશી છે, એટલે ગ્રહસ્થ ભક્તો ખુશ થાય કે આજે પુત્રદા એકાદશી છે. આજે એકાદશીનું જ્યારે આપણે જાગરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, પોષ મહિનાની એકાદશી છે. હમણાં થોડા સમયમાં માઘ સ્નાન શરૂ થશે, તો એકાદશીનું જાગરણ આપણે ભગવાનના કીર્તનો, ભગવાનના સંતો ભક્તોના ચરિત્રોના શ્રવણની સાથે કરવાનું છે. તો શરૂઆતની અંદર ઋગ્વેદભાઈ વગેરે સાજિંદા ભાઈઓને વિનંતી કરું કે ભગવાનના મંત્રની એવી સરસ ધૂનનું આપણે બધા સાથે મળીને સરસ ગાન કરીએ અને ત્યાર પછી આપણે જાગરણમાં પ્રવેશ કરીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ભગવાન કી જય ભગવાનના ધૂનથી આપણે શરૂઆત કરી આજે દેવાનંદ સ્વામીના જીવન વિશે થોડીક વાતો થવાની છે એના આધારે કીર્તનોનું આપણે ગાન કરવાનું છે આપણા એક એક સંતોના જીવન એવા છે અદ્ભુત દેવાનંદ સ્વામીના ઉપદેશના કીર્તનો જો સાંભળે તો આ માયામાં ચોટે નહીં એના બંધનથી છૂટી જાય એવા સરસ દેવાનંદ સ્વામીના પદો છે આપણા એ નંદ સંતો એવા સરસ કીર્તનો બનાવ્યા છે સમય સમયના ભગવાનની મૂર્તિમાં ડૂબવું હોય અને પ્રેમાનંદ સ્વામીના પદો એના ગાનની સાથે મળે ઊંડે ઉતરવા તો ખબર ન પડે કે આપણે ક્યારે ભગવાનની મૂર્તિમાં ગરકાવ થઈ ગયા એવા ને એવા બ્રહ્માનંદ સ્વામીના પદો છે સખ્ય ભક્તિ આમ અંદરથી ઉભરાઈને બહાર નીકળે છે આપણા તમામ સંતોમાં મહારાજનો પેલો પરિચય થયો હોય અથવા તો મહારાજ શરૂઆતની અંદર જેમની સાથે રહ્યા હોય એવા મુક્તાનંદ સ્વામી સ્વામીના એવા દાસ ભાવની સાથે એવા પદો છે અને એમાં એવું હેત ભરેલું છે આમ તો જોઈએ તો પેલા વેલા નીલકંઠ વર્ણી લોજપુર પધાર્યા ત્યારે જો એને કોઈ રોકનાર હોય તો એ મુક્તાનંદ સ્વામી કારણ કે મહારાજ તો ચાલ્યા જવાના હતા સુખાનંદ સ્વામીએ ઘણી વાતો કરી સુખાનંદ સ્વામીને પણ આનંદ આવ્યો કે આવા કોઈક યોગી આવ્યા છે ઘણો આગ્રહ કર્યો તો એ મહારાજ આવતા નહોતા લોજમાં ગામમાં કે અમે તો નગરમાં નથી જતા પણ જ્યારે મુક્તાનંદ સ્વામીની વાત કરી કે વર્ણિરાજ અમારે અહીંયા રામાનંદ સ્વામીના 60 શિષ્યો છે અહીંયા એમાં અમારા મુક્તાનંદ સ્વામી મોટેરા છે અને આવા સંત છે એમ કરીને મુક્તાનંદ સ્વામીની વાત કરી ત્યારે વર્ણિ કે ચાલો એના દર્શને તો હું આવીશ અને મહારાજનો પહેલો વહેલો મેળાપ સુખાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી સાથે કરાયો અને પછી તો મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીએ ઘણા કરાર કરેલા અને મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનો ભેટો કરાયો નીલકંઠ વર્ણીને પણ મુક્તાનંદ સ્વામી એટલે કોઈ સામાન્ય સંત નહીં એવું કહેવાય કે તમામ સદગુણોને ભાંગીને ભૂકો કરીને એમાંથી જો કોઈ સંતનું સર્જન કર્યું હોય તો એ આપણા મુક્તાનંદ સ્વામી હે એજ ડિફરન્ટ બહુ મોટો નીલકંઠ વર્ણી લોજમાં આવ્યા હોય ત્યારે કિશોર અવસ્થા પૂરી થઈ હોય અને મુક્તાનંદ સ્વામી તો આધેડ એ પહોંચેલા પણ એ મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે આ સહજાનંદ સ્વામી સાક્ષાત પરમાત્મા છે અને જ્યારે રામાનંદ સ્વામીએ એ ખાખરા વાળા વનમાં દર્શન દઈને વાત કરી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું સ્વામી મારા કલ્યાણનું શું રામાનંદ સ્વામી કે મારું કલ્યાણ બગડે તો તમારું બગડે એ સાક્ષાત પરમાત્મા છે અને ગુરુ વચને જ્યારે પરમાત્મા ઓળખાણા અને આરતી ગમાણી અને ત્યાર પછી જે મુક્તાનંદ સ્વામીનો દાસ ભાવ રજૂ થયો છે મહારાજની આગળ અતિ હેત અતિ દાસત્વ ભાવ મોટી ઉંમર છતાં અને એ સ્વામી કીર્તનો તો અનેક ગાયા છે પણ આજે આપણા વિદ્યાર્થીઓ એક કીર્તન લેવાના છે નૈણા ઠરે છે જોઈને આપણે એ કીર્તનનું શ્રવણ કરીએ નૈણા ઠરે છે જોઈને અને ત્યાર પછી થોડીક એની ઉપર વાતો કરી અને આગળ દેવાનંદ સ્વામીના જીવનમાં આપણે પ્રવેશ કરવાનો છે તો ઋગ્વેદભાઈ હવે કીર્તન રજૂ કરશે નૈણા ઠરે હે વાલા તે દિન વીતે રોઈને રે મારા નેણા ઠરે છે જોઈને નેણા ઠરે છે જોઈને રે મારા નેણા ઠરે છે જોઈને હે રહી છું મોહન સંગ મોઈને રે મારા નેણા ઠરે છે જોઈને ભુવન મારે શ્યામ વિનાઓ ચૌદ ભુવન મારે હે શ્યામ વિનાઓ ચૌદ ભુવન મારે કોઈને રે મરણે ના ઠરે છે જોઈને રંગે નરાજો કોઈને રે મરણે ના ઠરે છે સ્વામી આ કીર્તન ની અંદર એવો અદભુત ભાવ કર્યો છે. જ્યારે હું ભગવાનને જોઉં છું ત્યારે મારા નેણ ઠરે છે, ત્યાં સુધી સંતાપ રહે છે. જે દિન માં દર્શન નવ પામું રે તે દિન વીતે રોઈને, જે દી મને મહારાજ ના દર્શન ન થાય તે દી રોઈ રોઈને મારો દિવસ પસાર થાય છે. મુક્તાનંદ સ્વામીના અદભુત પદો છે. એનું પેલું પદ છે હરિ હૈયાના હાર છો રે, હરિ હૈયાના હાર છો. લોકડિયાની લાજ ને રાખું રે કે મારા વેણા વગોય ને. ભગવાનમાં જેને હેત કરવું હોય ને એને આ લોકની મોબત ચાલે નહીં, અને જો એવી મોબતું રાખવા જાય તો હરિમાં હેત થાય પણ નહીં. એ જૂનાગઢના નરસિંહ મહેતા જો બીજાની મોબતે આવો હોત ને તો ત્યારે ભાઈ નરસિંહ મહેતાને કોઈ યાદ કરતું પણ ન હોત. અને એને આધારે જ ભગવાન ભજનારા અત્યારે ભગવાન ભજતા પણ ન હોત. પણ એણે એક ભગવાનની બીક રાખી હતી, એટલે આખી દુનિયાની કોઈની બીક રાખવી નહોતી પડી. પણ આપણે અનેક પ્રકારની બીક રાખીને બેઠા છીએ, અનેક પ્રકારની મોબતુમાં બંધાઈને બેઠા છીએ, એટલે પછી ભગવાનમાં ચિત્ત રહેતું નથી કે ભગવાનમાં એવું હેત થતું નથી. મારા ભક્તજનો, જ્યારે આંખ વિચારી ગઈ ને, ત્યારે આખી જિંદગી કોઈની મોબતું રાખી છે, કોઈ કામ આવવાની નથી. ત્યારે ભગવાનમાં હેત કર્યું છે ને એ જ કામ આવશે. જવાનું છે મહારાજ પાસે. મુક્તાનંદ સ્વામી અદભુત આ પદની રચના કરી છે. છેલ્લે સ્વામી લખે છે કે શ્યામ વિના હું 14 ભુવન મારે, રંગે ન રાચું કોઈને. મુક્તાનંદ મોહન વર પામી રે, કુળ મર્યાદા ખોઈ રે. કુળની જે મર્યાદાઓ હોય એ બધી મેં છોડી, બસ ત્યારે હું ભગવાનને પામ્યો છું. એક વખત મુક્તાનંદ સ્વામી, શ્રીજી મહારાજ પણ ગઢપુર હાજર નહોતા, મુક્તાનંદ સ્વામી પણ મંડળની સાથે ક્યાંક બહાર ગયેલા. બધાનું મન અહીંયા ભાઈ, એમાં મુક્તાનંદ સ્વામીના બેન આવ્યા. એના રિવાજ પ્રમાણે એવી રીતના એને વસ્ત્રો ને રુદ્રાક્ષ વગેરેના અલંકારો ના તે બધું એ રીતે આવેલા. બધા એને ખબર પડી, ભક્તજનોને એ વખતે ગઢપુરમાં, કે આ તો મુક્તાનંદ સ્વામીના બેન છે, એટલે તો ખૂબ આદર આપીને બધા સત્સંગ કરવા બેઠા. એમને મહારાજમાં હેત હતું, પણ મહારાજની રીતની તો કઈ ખબર હતી નહીં એટલી બધી, એટલે પોતાની રીતે બીજા ઉપદેશો ને આખ્યાનો નાન તેન બધું. એમાં મુક્તાનંદ સ્વામી આવ્યા, એટલે સ્વામી આમ દૂરથી થોડીક આમ આછી પાતળી નજરે ખ્યાલ આવ્યો કે આટલા બધા મહિલાઓ કંઈક ભેગા થયા હોય એવું લાગે છે. એટલે કોઈકને પૂછ્યું, શું મહારાજ પધાર્યા છે કે બધા એટલા બધા ભક્તો બેઠા છે? એટલે કોઈ કે વ્યક્તિ વાત કરી, ના મહારાજ નથી, પણ એક મહિલા ભક્ત આવ્યા છે. પછી ધીરે ધીરે કરતા મર્યાદાથી સ્વામીને વાત કરી કે પૂર્વાશ્રમના તમારા બેન આવ્યા છે. મુક્તાનંદ સ્વામીએ ભક્તોને વાત કરી કે બસ ગમે ત્યાં સત્સંગ ન કરો, મહારાજના ઉપાસકો હોય અને મહારાજની રીત હોય તો સત્સંગ કરીએ તો વાંધો ન આવે, નહીં તો ક્યારેક તકલીફ થાય. તો કે સ્વામી, તમારા બેન તમને મળવા માંગે છે. સ્વામી કે હું તો મળીશ નહીં કઈ. અને સ્વામીએ પદ લખી દીધા, મોહનને ગમવાને ઈચ્છો માનને. એનું પદ એક છે, સાંભળ બેની હરી રીજાની રીત છે. એ પદની અંદર એવો સરસ ઉપદેશ લખીને એમ કહ્યું કે ત્યાગો સર્વે જૂઠી જગની ટેક, જો મોહનને ગમવાને ઈચ્છો માનની. એવો સરસ ઉપદેશ આપ્યો છે. અને ભાઈ, આ મુમુક્ષુ જીવ હશે તો જ મુક્તાનંદ સ્વામીના બેન બનવા મળ્યું હોય ને ભાઈ. પૂર્વના કોઈ યોગભ્રષ્ટ આત્માઓ હોય અને શબ્દો એને લાગી આવ્યા, એ જે ઠાઠમાઠ હતો હે એ બધું છોડી અને એક દાસ બની ગયા અને મહારાજની પ્યોર ભક્તિ માંડા કરવા. મારા ભક્તજનો, આ પદો એટલા સરસ છે આજે કે જોકે એ પદ આપણે નથી લેવા, પણ એ જે મોહનને ગમવાને ઈચ્છો માનની, સાંભળ બેની હરી રીજાની રીત, જો આ પદોની અંદર ભગવાનના ભક્તોએ કેવું જીવન રાખવું જોઈએ, ભગવાનના ભક્તોએ કઈ રીતે ભક્તિ કરવી જોઈએ એની બહુ સરસ વાતો છે. આજનું પદ આપણે હમણાં શ્રવણ કર્યું, નૈણા ઠરે છે જોઈને, એની અંદર આપણે મુક્તાનંદ સ્વામીનો પ્રેમ જોયો. હવે પછી આપણે આ પદનું શ્રવણ કરી, ધૂનનું શ્રવણ કરી, અને હવે પછી આપણે દેવાનંદ સ્વામીના આખ્યાનમાં પ્રવેશ કરવો છે. પણ એમાં પ્રવેશ કરાવશે રૂપેદભાઈ પારડ અને સાથે સાથીદારો અને વિદ્યાર્થીઓ. હવે રૂપેદભાઈને માઈક સોંપું છું. રૂપેદભાઈ, દેવાનંદ સ્વામીના જીવન ચરિત્રોમાં પ્રવેશ કરીએ. પહેલા ભક્ત નરસિંહની એક સુંદર કવાલી મહારાજના અંગે અંગનું વર્ણન કરી અને પ્રભુ ભક્તિમાં એકદમ તરબોળ કરી એવી એક કવાલી આવો સાથે મળીને શ્રવણ કરીએ. હે શિરપાઘ પેચ તોરા અને ગુલાબી ગાલ ગોરા, હે શિરપાઘ પેચ તોરા અને ગુલાબી ગાલ ગોરા, હે પણ શણગાર સાંજ ભોરા, શણગાર સાંજ ભોરા, ચિતમાં સદા રમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે નિરખી નયન તારા, હો નિરખી નયન તારા, દિલ દુખડા જમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે. અને વિશાલ ભાલ મજાને, હે પણ કુંડળ ધરા છે કાને અને વિશાલ ભાલ મજાને, હે મુખ ચાંદ કે સમાન, મુખ ચાંદ કે સમાન, દિલ શત્રુ ને દમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે. ધર પ્રવાળા, એ નમણીના શેરુપાળા રાતા ધર પ્રવાણા, હે પ્રભુએ પહેરી કંઠે કનક માળા, હો કંઠે કનક માળા, પોચી કળા ગમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે. જરિયાની સ્વાંગ ધારી અને મૂર્તિ ખંડે પ્યારી, હે જરિયાની સ્વાંગ ધારી અને જો મૂર્તિ ખંડે પ્યારી, હે દર્શન સુખકારી, દર્શન સુખકારી, નરસિંહ ચરણે નમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે. નિરખી નયન તારા, ઓ નિરખી નયન તારા, દિલ દુખડા તણે છે મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે, મુજ મન ભ્રમર ભમે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ. આજે દેવાનંદ સ્વામીના જીવન ચરિત્રો ઉપર આજની આ સંકીર્તન સરિતા અને દેવાનંદ સ્વામીના તેમજ ભોજા ભગતના પ્રખ્યાત એવા ચાબખા, ચાબખા એટલે તમે પોસ્ટરમાં જોયું હશે તો વિચાર એવો, ચાબખા એટલે શું ઘણાને ખ્યાલ પણ હોય, ચાબખા એટલે કાવ્યની એક અદ્ભુત રચના, જેમ છંદ હોય, જેમ છપાકરા હોય, જેમ ચોપાઈ હોય, એવો એક અલગ પ્રકાર એટલે ચાબખું. એ ચાબખું એવું કે ગવાય પણ જાણે લાગતું હોય ને એવું, ચાબખું ગાવાનું પણ એ ચાબખું જાણે પીઠ ઉપર કોઈ મારતું હોય ને એવું, અને એ ચાબખું જો કોઈને લાગી જાય તો એની જિંદગીમાં બેડો પાર થઈ જાય. એ ચાબખામાં એવી રચનાઓ કે આ સંસારમાં હકીકતમાં સારું શું છે, ખરાબ શું છે. દેવાનંદ સ્વામીના અને ભોજા ભગતના એ પ્રખ્યાત ચાબખાઓ, અલગ અલગ પ્રકારો હોય દલપત રામના વિવિધ છંદ ચોપાઈઓની જેમ, આ ભોજા ભગતના વિવિધ ચાબખાઓ અને દેવાનંદ સ્વામીના ચાબખાઓ, એ ચાબખાઓ તરફ જઈએ પણ એના કરતા એને રચના જેણે કરી છે દેવાનંદ સ્વામીના જીવન ચરિત્રો ઉપર આજે દ્રષ્ટિ કરીએ. બડોલ ગામ, એ બડોલ ગામમાં 1803ની વાત, બડોલ ગામ 1803ની વાત. દેવીદાન એ નાના બાળકનું નામ. પિતા શંભુદાન સાથે સતત દરરોજને માટે શિવ મંદિરે દર્શન કરવા જવાનું થાય, પોતે શૈવ પરિવાર અને શિવ મંદિરે દર્શન કરવા જવાનું થાય, શિવ મંદિરે દર્શન કરે, પોતે નાનપણથી જ શિવ ભક્તિના રંગે રંગાયેલા અને અચલેશ્વર મહાદેવની સ્થાપના, આમ તો કહેવાય કે અત્રિ ઋષિએ રામાયણ કાળ સમયથી એક બડોલ ગામની બાજુમાં એ આ અચલેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી, અને ત્યારથી એ મંદિર પૂજાતું આવે છે, ત્યારથી એ મંદિરમાં શિવજીની આરાધના થાય અને અચલેશ્વર મહાદેવના મંદિરમાં દેવીદાન પોતાના પિતાશ્રીની આંગળી પકડીને નાના એવા દેવીદાન પોતે દર્શન કરવા માટે, પ્રભુની પ્રાર્થના કરવા માટે, મહાદેવની ભક્તિ કરવા માટે જાય છે. ત્યાં જઈ અને ભગવાનને કાલાવાલા કરે, ભગવાનની એ શિવલિંગ સામે હોય તેને હાર પહેરાવે, ફૂલ અર્પણ કરે, ભગવાનની ભક્તિ કરે, જેવું કાલી ઘેલી ભાષામાં આવડે એવું બોલે. ધીમે ધીમે સમજણા થયા, મોટા થયા, મુમુક્ષુ આત્મા પ્રભુ સાથે અક્ષરધામથી લાવ્યા હોય એનો તો કેવા ભાઈ સંસ્કારો હોય. નાનપણમાં જ ખૂબ નાની એવી ઉંમરમાં ખૂબ મોટી મોટી વાતો કરે હો, માં બાપુજી આ દેહ તો નાશવંત છે, આને તરીને આપણે ભગવાન સુધી પહોંચવાનું છે. એટલે બાપા બિચારા ભગવાનના ભગત અને ભોળા, હારું પેલા હાલીને શિવ મંદિરે એકલો તો જાતો થા એવું કહે. એટલે આ નાના એવા દેવીદાન એમ કે, બાપુજી તમે અત્યારે શિવ મંદિરે જવાનું કહો છો, જે ભગવાન મને લઈને આવ્યા છે ને એ ભગવાન પોતે અક્ષરધામથી આવ્યા છે, બહુ મોટા ભગવાન છે. હે, આવી વાતો કરે, શિવજીની ખૂબ ભક્તિ કરે, ભગવાન ભોળાનાથની ભક્તિ કરે, અને પછી તો ભોળાનાથને એવા રીઝવે કે પ્રભુ તમે મને દર્શન આપો ને આપો, ભોળાનાથને એવા રીઝવે કે તમે મને દર્શન આપો, એટલી વિનંતીઓ કરે કે પ્રભુ તમે દર્શન આપો. આમ ચરણે નમે, સરસ સુંદર કીર્તનો ગાય, શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી. આવા સુંદર ભગવાનના કીર્તનો ગાય, આવી ધીમે ધીમે ધીમે ધીમે કરતા દેવાનંદ સ્વામી ઉર્ફે દેવીદાન પોતે મોટા થતા જાય છે. અને એક વખત તો શિવજી એની સામે જ ઉભા રહી ગયા અને શિવજીની શિવલિંગની સામે કીધું કે પ્રભુ આજે તો મને દર્શન આપો, નહીતર હું કમળ પૂજા કરું. હે, આમ નાના એવા વ્યક્તિ, નાના એવા બાળક તરીકે એના સંકલ્પ મનમાંથી સ્ફૂર્તા હોય, આજે તો તમે મને દર્શન આપો નહીતર હું કમળ પૂજા કરું. શિવજીના મંદિરમાં એની એની આરતી સ્તુતિ થતી હોય, એના શંખનાદ વગેરે થતા હોય, શિવજીના મંત્રોચ્ચારની સાથે આ નાના એવા બાળકનું હૃદય પણ ભળે, નાના એવા બાળક પોતે પણ ભગવાનને પ્રાર્થનાઓ કરે છે. શું પ્રાર્થનાઓ કરે? કંઈક એવી પ્રાર્થનાઓ કે પ્રભુ હવે મને તમે દર્શન આપો. હે, આજે શિવજીને જ્યારે યાદ કર્યા છે ત્યારે જૂનાગઢમાં વિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવને યાદ કરીએ. એ ત્રીજા ખંડમાં સિદ્ધેશ્વર મહાદેવ વિરાજમાન હોય અને બ્રહ્માનંદ સ્વામી સિદ્ધેશ્વર મહાદેવને ત્રીજા દેરામાં જ્યારે મહારાજ પધરાવે અને દેરાની બહાર એ ઊભા રહી અને બ્રહ્માનંદ સ્વામી છંદ બોલે, એ છંદ બોલે અને સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિમાંથી એ દિવ્ય તેજ તેજ તેજના અંબાર છૂટે હો, આમ દર્શન કરનારા સૌની અશ્રુ આંખેથી અશ્રુની ધાર વહી જાય કે ઓહો આવું દિવ્ય તેજ રેલાય. એ છંદો લેવા છે, કેવા છંદો બ્રહ્માનંદ સ્વામી ત્યારે ગાયા હતા. હે નાચતની શંકાને મૃગ મદ ભંકાને ઘમા મા મા મા મા મા મા મા મા મા મા મા મા મા મા નાચતની શંકાને મૃગ મદ ભંકાને ઘમા મા ઘમતા ઘુઘરુકા એ ઢોલુકા ઢંકા હોવત હંકા ડમ ડમ ડમકા ડમરુકા રણતુડ ધડંકા હોટ ગડંકા ને ગાડાળ ગાડાળ કા ગહરેશા એ જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મદન હમેશા માહેશાજી મદન હમેશા માહેશા ભંડાર તામ સુધી સરવાણી ને આવ્યા કૈલાસ ધામ નો નામ પોતે પ્રભુ અહી બિરાજમાન છે શ્રીજી ની શક્તિ નો અપરંપાર છે ત્રીજા તે ખંડ માં તારો નિવાસ છે પાર્વતી પતિ તું આજથી ઇતિહાસ છે મહાદેવ નામ ધારી સૌને તારનારા સિદ્ધેશ્વર મહાદેવ તારો જય જયકાર છે એ સિદ્ધેશ્વર મહાદેવ તારો જય જયકાર છે ઘોરગૌરમ કરુણાવતારમ ભુજગેન્દ્રહાર હે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ સહિતમ નમામિ ભવમ ભવામિ સહિતમ નમામિ ભવમ ભવામિ સહિતમ નમામિ. આવા કંઈક નાદ થાય અને દેવાનંદ સ્વામી દેવી દાનનું નાનું એવું હૃદયમાં ભેળવાય હો. આરતી ધૂન વગેરે પૂરા થયા, છંદ ચોપાઈ ગાવાના સમય પૂરા થયા, અને હવે દેવાનંદ કહેતા દેવીદાન એ પોતે શિવજીના એ લિંગ સ્વરૂપ સામે ઉભા રહીને હાથ જોડ્યા. પ્રભુ હવે તો દર્શન આપો, નહીંતર આ મારું મસ્તક તમારા ચરણોમાં ચડાવ અને કમળ પૂજા કરું. અને આટલું નાના એવા બાળકની આવી તાલાવેલી ભગવાનના દર્શન કરવાની, અને હકીકતમાં હવે તો આંખોમાં જોતા એવું લાગતું હતું કે કદાચ આ દેવીદાન પોતાનો દેહ રાખવા માંગતા નથી. અને ત્યારે દેવીદાન હકીકતમાં પોતાનો કંઠેથી ધડથી પોતાનું ગળું અલગ કરે. પહેલા આકાશમાંથી આકાશવાણી થઈ, દેવીદાન તું પ્રભુની શોધમાં છો ને, તને અવશ્ય મળશે, પણ કંઈક એવું અલગ ચરિત્ર કરશે કે તને જોઈને ઓળખાઈ જશે કે વાહ આ જ ભગવાન છે. કોઈથી ન થાય, સામાન્ય માણસથી કોઈથી ન થાય એવી અલગ ક્રિયા એની હશે. એ દિવ્ય પુરુષની અલગ ક્રિયા જોઈ અને તું માની લેજે કે એ જ ભગવાન છે. અને આ વાત જ્યારે દેવીદાને પોતે સાંભળી અને ત્યારબાદ એ દેવીદાનને આમ શરીરે થોડો હાશકારો થયો. ખૂબ શોધે છે એવા દિવ્ય પુરુષ કોઈ મળી જાય કે જે આ જિંદગીને સારી દિશા બતાવે, સાચી દિશા બતાવે, કોઈ એવો સત્પુરુષ મળી જાય, કોઈ એવા દિવ્ય પુરુષ મળી જાય કે જેવી આકાશવાણી થઈ હતી. અને એવી એ શોધમાં દેવાનંદ પોતે અહીં ત્યાં ભટકે છે. અને હવે થોડો સમય થયો, રહ્યા ખટાણા એ ગામના ગામધણી, અને એ હરિભગત સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ સારા હરિભગત એ બડોલ ગામમાં રહ્યા ખટાણાને ઘરે ઠાકોરજી શ્રી હરિ પુરુષોત્તમ નારાયણ પોરે પધારે છે. આખે આખું બડોલ ગામ જેટલા પણ હરિભક્તો હતા એ બધા આજે તો ઘનશ્યામ મહારાજ શ્રીજી મહારાજની પધરામણીની તૈયારીઓ કરે છે. એ પધરામણીનું એક કીર્તન લેવું છે સાથે ભળજો. એ કીર્તનમાં ખૂબ સરસ શબ્દો છે, પ્રેમાનંદ સ્વામી કૃત એ કીર્તન છે. આવો સાથે મળીને શ્રવણ કરીએ. શ્યામ સ્નેહી ઘેર આવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, હે ઘનશ્યામ આવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, હો શ્યામ સ્નેહી ઘેર આવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, હે ઘનશ્યામ આવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા. હો શામયો લઈને શ્યામ સુંદરને, શ્યામ સુંદરને, શામયો લઈને શ્યામ સુંદરને, શ્યામ સુંદર, હે શામયો લઈને શ્યામ સુંદરને, શ્યામ સુંદરને, શ્યામ સુંદરને, મોંઘે મોતીડે વધાવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, હે ઘન શ્યામ આવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા. ધરે ચરણ પખાડા પ્રભુના, પખાડા પ્રભુના, દુધડે ચરણ પખાડા પ્રભુના, પખાડા પ્રભુના, હે દુધડે ચરણ પખાડા પ્રભુના, દુધડે ચરણ પખાડા પ્રભુના, પખાડા પ્રભુના, પખાડા પ્રભુના, પાટયુ પર પધરાવા હો, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, હે ઘન શ્યામ આવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, પ્રેમાનંદનો નાથ મનોહર, નાથ મનોહર, પ્રેમાનંદનો નાથ મનોહર, નાથ મનોહર, પ્રેમાનંદનો નાથ મનોહર, પ્રેમાનંદનો નાથ મનોહર, નાથ મનોહર, નાથ મનો, મોહન મારે મન ભાવા, મોહન મારે મન ભાવા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, ઘનશ્યામ આવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, ઘનશ્યામ આવ્યા, શ્યામ સ્નેહી ઘેર આવ્યા, બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. રહ્યા ખટાણા ને ઘેરે ઘનશ્યામ મહારાજ આવ્યા. હવે ભગવાન જે ચરિત્ર કરે છે, ભગવાન જે ક્રિયા કરે છે, એ ક્રિયા શું હતી એ ક્રિયામાં આપણે જવું છે. પણ થોડુંક ભાઈ સાઉન્ડ નું જોજો. હવે એ ક્રિયા જોઈ એની પહેલા આપણે થોડી વાર ધૂન કરી લઈએ. એ અલગ તમને ગમે છે એ ધૂન, બરોબર? ન્યાય ભગવાને સભા કરી છે અને એમાં ધૂન કરી છે, બરોબર? લેતા ઘનશ્યામજીનું નામ, હે દુનિયા લાજી મરે છે. લેતા ઘનશ્યામજીનું નામ, હાલો આમાં થોડું ધ્યાન દેજો, લાજી મરે છે. લેતા મારવા લાજીનું નામ, દુનિયા લાજી મરે છે. લેતા મારવા લાજીનું નામ, ઘનશ્યામ નામ લેતા એની જીભલણી દુખે, રામ નામ લેતા એની જીભલણી દુખે, હરિનું નામ લેતા એની જીભલણી દુખે, હરિનું નામ લેતા એની જીભલણી દુખે, પણ દાડો બોલવામાં હોશિયાર, દુનિયા લાજી મરે છે. દાડો બોલવામાં હોશિયાર, દુનિયા લાજી મરે છે. લેતા મારવા લાજીનું નામ, દુનિયા શરમે મરે છે. લેતા મારવા લાજીનું નામ, દુનિયા બોલ હોશિયાર દુનિયા લાજી મરે છે મરવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે લેતા મરવા લાજીનું નામ દુનિયા લાજી મરે છે લેતા મરવા લાજીનું નામ દુનિયા લાજી મરે છે એની આંખ લડી દુખે, દર્શન કરવામાં એની આંખ લડી દુખે, દર્શન કરવામાં એની આંખ લડી દુખે, એ ફિલ્મો જોવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, ફિલ્મો જોવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, એ ફિલ્મો જોવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, ફિલ્મો જોવામાં હોશિયાર દુનિયા લાજી મરે છે, શ્યામજીનું નામ દુનિયા લાજી મરે છે, લેતા ઘનશ્યામજીનું નામ દુનિયા લાજી મરે છે, લેતા મરવાલાજીનું નામ દુનિયા લાજી મરે છે, લેતાજીનું નામ દુનિયા લાજી મરે છે, લેતા ઘનશ્યામજીનું નામ દુનિયા લાજી મરે છે, લેતા ઘનશ્યામજીનું નામ દુનિયા લાજી મરે છે, લેતા ઘનશ્યામજીનું નામ દુનિયા લાજી મરે છે, ભગવાનનું નામ લેવા ટાણે હાલ આવે, બાકી ક્યાં વાંધો છે. આમાં બહુ સરસ રચના છે આ ધૂનની. મંદિરે જાય તો કે મારા પગ દુખે છે, બાકી આખા ગામમાં આટા મારી લે, વાંધો નહીં. ભગવાનના નામની તાળીઓ પાડવામાં ઘણી વાર હાલ આવે ખરો, ભગવાનના નામની એ તાળીઓ પાડવામાં ઘણી વાર હાલ આવે ખરો, પણ જે વ્યસની હોય એને કે જે માવા ચોડતા હોય એને ઈ કોઈ દી ન દુખે. પછી કંઈક હામ હામે આવ્યા હોય ને કોકના ગાલ ઉપર પંજાનું નિશાન છોડવું હોય તો પણ વાંધો આવે નહીં એમ, ખરું ને? ત્યારે બહુ સરસ ભાવના છે, ભગવાનના દર્શન થોડીક વાર જ કરે હો, સવારે આમ એઠા બેહી પગે લાગીને લટક સલામ કરીને હાલે, પણ થિયેટરમાં ક્યાંક કોક મૂવી જોવા જાય ત્યાં એટલો આનંદ લે એમ, કન્ટિન્યુ 2-2.5 કલાક સુધી એ ધોળી દિવાલને જોવાની હોય છતાં પણ એમાં અનેરો આનંદ લે એમ. પણ આ નવા નવા ભગવાન કદાચ કોકને ઠાકોરજીના સ્વરૂપમાં અંતરમાં ઉતરવામાં પ્રોબ્લેમ થતો હોય, ભગવાને કેવા સરસ વાઘા પહેર્યા હોય એના દર્શન કરી. શાસ્ત્રીજી મહારાજે જ્યારે ધ્યાન કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે સિંહાસનમાં લટકતું એક બોરિયું, સિંહાસનનો લટકણી હોય ને એ બોરિયા સ્વામીને બહુ ગમતા, ત્યારે બાલમુકુંદ સ્વામીએ કીધું હતું કે તો તમે અર્જણ એ બોરિયાનું ધ્યાન પહેલાં કરો, એને પહેલાં ચિત્તમાં લાવો. ત્યારે ભગવાનના દર્શન કરવામાં એક અંતરથી થોડુંક બહાર કાઢીએ, આ બાજુ સભામાં મહારાજ બેઠા અને મહારાજ સભામાં ભક્તોને કથા વાર્તાનું સુખ આપે છે, કથા વાર્તાનું ભક્તોને સુખ આપે છે એવી દિવ્ય સભા મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે સંતો અને જેમનો દરબાર ગઢ હતો એ રહ્યા ખટાણા પોતે પણ બેઠા છે, કેટલા બધા હરિભક્તોની સભા દિવ્ય સભા બિરાજમાન છે, મહારાજ પોતે સભામાં બેઠા. થાળનો સમય થયો, આ બાજુ દેવીદાનને એવો સંકલ્પ થયો કે મારે ભગવાન કોક આવ્યા છે સ્વામિનારાયણ કરીને એના દર્શન કરવા જવું છે. આ બાજુ થાળનો સમય થયો એટલે મહારાજે કીધું કે આપણે દરબારગઢમાં થાળ જમવા નથી જવું, તો કે ક્યાં જમવું છે? મહારાજ કે આપણે બાળ ફળિયામાં જ્યાં ગાડું છે ને ગાડા ઉપર આપણે થાળ જમવો છે, માટે ત્યાં વ્યવસ્થા કરો, ફળિયામાં ગાડા ઉપર બેહીને ભગવાન કે આપણે જમવું છે માટે ત્યાં વ્યવસ્થા કરો. અને બહેનું એવું એ ત્યાં વ્યવસ્થા પણ કરવામાં આવી, ગાડા ઉપર વ્યવસ્થિતપણે સોનાનો બાજોટ જેવી વ્યવસ્થા હતી એ પ્રમાણે ત્યાં વિરાજમાન કરી. આપણે માનસી પૂજામાં ભાવ કરીએ ત્યારે કેટલા કોડ કરીએ, ત્યારે પણ હરિભક્તોએ પોતાથી જે બન પડતું હતું એ વસ્તુઓનો ઉપયોગ કરીને પ્રભુને થાળ જમવા માટે બોલાવ્યા, પ્રભુ થાળ જમવા માટે પધાર્યા હો. અને પ્રભુ જમતા હતા એ દરમિયાન દેવાનંદ સ્વામી કહેતા દેવીદાનને એવો સંકલ્પ થયો કે મારે દર્શનીય જવું છે, અને ભગવાને એવું ચરિત્ર કર્યું વાલા વિદ્યાર્થીઓ વાલા ભક્તજનો, ભગવાન એક એક કોળીઓ જમતા જાય જમતા જાય, અને જ્યારે દેવીદાન એ ભગવાનના દર્શન માટે દરબારગઢમાં પ્રવેશ્યા, એ ફળિયામાં પ્રવેશ્યા અને ભગવાને દૂધની તાહણી હાથમાં લીધી, દૂધની તાહણી હાથમાં લઈ અને હોઠ ઉપર અડાડી, ભગવાન એક આમ આગવી અદાથી એ દૂધનું પાન કરે છે, દૂધ કંઠે ઉતારતા જાય, ઘટક ઘટક ઘટક કરતા ઘૂંટડા ભરતા જાય, હે, ઘટક ઘટક ઘટક કરતા ઘૂંટડા ભરતા જાય. અને આ બાજુના હોઠથી ભગવાનને છેક હાથની કોણી સુધી એ દૂધનો રેલો આવ્યો. ક્યાં સુધી? હાથની કોણી સુધી દૂધનો રેલો આવ્યો. દૂધનો રેલો હાથની કોણી સુધી આવ્યો એટલે ભગવાને હાથની કોણીએ જીભ ભડાડી. ટ્રાય કરો, હલો કરો, અડે છે. મોઢું મોટું જોઈને હાથ ટૂંકા જોઈ, એવું કઈ એડજસ્ટમેન્ટ હોય તો થાય પણ ન થાય. એટલે મહારાજે અહીંયા કોણીએ જીભ અડાડ્યો, કોણીએ જીભ અડાડીને આમ લહરકો લીધો. અને એ દેવીદાને જોયું કે આવી આવી આવી શક્તિ, એમ આવું ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે કારણ કે સામાન્ય માણસ ન કરી શકે. આકાશવાણીએ કીધું હતું, સામાન્ય માણસ જે ન કરી શકે એ વસ્તુ જો કોઈ કરીને બતાવે તો એ કોઈ મહાપુરુષ કહેતા ભગવાન દિવ્ય પુરુષ છે. અને દેવાનંદ સ્વામી કહેતા દેવીદાન, એણે આ ચમત્કાર કહેતા એક ચમત્કાર જ જોયો ભાઈ આમ તો. અને ચમત્કાર જોયો ને પ્રભુ શ્રીજીના ચરણમાં ઢેગલો થઈ ગયા. હો, શ્રીજીના ચરણમાં ઢેગલા થઈ ગયા. પ્રભુ તમારી શોધ હતી, તમે ક્યાં હતા? મહારાજે હાથ માથે હાથ ફેરવો. પ્રભુએ કીધું, દેવીદાન તમારે છેલ્લે આવવું તો અહીંયા જ હતું ને. પ્રભુએ માથે હાથ ફેરવી અને પોતાના એ કાળજા સોસરવા ચાંપી લીધા. દેવીદાનને પ્રભુએ માથે હાથ ફેરવી ખૂબ સુખ આપ્યું અને ભાગવતી દીક્ષા આપી, દેવાનંદ નામ આપ્યું. દેવાનંદ સ્વામીએ એવા સુંદર કીર્તનો, એવા સુંદર પદની રચના કરી વાલા ભક્તજનો, એના ચાબખા એના કીર્તનો એવા પ્રચલિત છે. કીર્તનની એક બે કડી લઈ અને પછી દેવાનંદ સ્વામીનું ચાબખું અને પછી લાસ્ટમાં ભોજા ભગતનું ચાબખું, એવું ચાબખું છે કે તમે આમ હસી હસીને ગોટો વળી જાઓ પણ તમને એમાંથી સમજવા ઘણો મળશે. એટલે દેવાનંદ સ્વામીએ શ્રીહરિની એ માધુરી મૂર્તિને નિહાળી. થોડોક અવાજ ખેંચાય છે ભાઈ, સાઉન્ડ વાળા વ્યવસ્થા કરો. એ માધુરી મૂર્તિને નિહાળી, કંઈક એવા, હજી થોડુંક વધારજો, એવા કીર્તનોની રચના કરી અને એ કીર્તનોમાં પોતાનું ચિત્ત ચોંટાડી દઈએ. આવો બે ત્રણ કડીઓ સાંભળીએ સ્વામીજીના કીર્તનની. ઓ પાઘ કે પેચ ઝુકે ભ્રકુટી પર નવલ કલંગી બનાઈ હો, પાઘ કે પેચ ઝુકે ભ્રકુટી પર નવલ કલંગી બનાઈ હો, તા પર ગાન કરે મુનિ મધુકર, તા પર ગાન કરે મુનિ મધુકર, અરસ પરસ ઉર છાઈ શામરિયા કી શોભા બરનીન જાય, શામરિયા કી શોભા બરનીન જાય. સાંભળજો ભગવાનની શોભાનું વર્ણન. અંતિમ કડીમાં સ્વામી એ મહારાજના ઓષ્ઠનું વર્ણન કરે છે. એ ઓષ્ઠનું વર્ણન સાંભળીએ. હો અધર પ્રવાલ દંત કલિદાણી નાસા દીપ જણાય, હો અધર પ્રવાલ દંત કલિદાણી નાસા દીપ જણાય, દેવાનંદ મનોહર મૂરત, દેવાનંદ મનોહર મૂરત, પ્રીત બસન તન છાઈ શામરિયા કી શોભા બરની જાય, શામરિયા કી શોભા બરની જાય, છબિ નિરખત ભય મદન લજાઈ, છબિ નિરખત ભય મદન લજાઈ, શામરિયા કી શોભા બરની જાય, શામરિયા કી શોભા બરની જાય, શામરિયા કી શોભા બરની જાય. બોલો, પ્રભુ ભક્તિમાં આવું સરસ કીર્તન રચ્યું, શામરિયા કી શોભા બરણી ન જાય, ભગવાનના શણગારનું વર્ણન. અને હવે સ્વામીનું ચાબકું, દેવાનંદ સ્વામીનું આપણે આમ તો કીર્તન ગાઈ છીએ, પણ એ કીર્તનને એક આગવા અંદાજમાં ચાબખા તરીકે સ્વામીએ લખ્યું છે. ધીરજ ધર તું અરે અધીરા, આવ્યું છે ઈશ્વર પૂરે અન્ન જો ને, દેવાનંદ સ્વામી ચાબખું લખ્યું છે. હકીકતમાં કીર્તન સ્વરૂપે પણ ગવાય છે, ચાબખા સ્વરૂપે પણ ગવાય છે. ભગવાને કીધું કે તું એની કરુણા તો જો, તું થોડી ધીરજ રાખ, ભગવાનની કરુણા તો જો. મસ્જિદ કેરા કોટ મિનારા ઉપર ઉગ્યા ઝાડ જો, હે મસ્જિદના કોટ મિનારાની ઉપર ઝાડવા ઉગ્યા છે, ત્યાં પાણી પાવા કોણ જતો? એક બહુ સરસ એડ આવી હતી વચ્ચે, અગર ભગવાન નહીં હોતે તો નારિયેલ મેં પાણી કોણ ભરતા. સૌથી મોટી એ વાત, શ્રીફળ વધેરતી વખતે એ વિચાર્યું કે અગર ભગવાન જ ના હોત તો નારિયેળમાં પાણી કોણ ભરે, આ શરીર બનાવે આમાં પ્રાણ કોણ પૂરે, શરીર કોણ બનાવે? આ ભગવાન એ સાક્ષાત પરમેશ્વર છે. હાડ માસના લોચા મધ્યે દેવે સર્જા દૂધ, માની ઉદરમાંથી બાળક આવી અને માને પ્રેમ ભર્યા વહાલના એ દૂધના ઘોટડા માં પોતાની સંતાનને પાય, એ હાડ માસના લોચા વચ્ચે ભગવાને દૂધ સર્જા. આવી ઘણી ઘણી વાતો દેવાનંદ સ્વામીએ પોતાના ચાબખાઓની અંદર, પોતાના કીર્તનોની અંદર કરી. પૂજ્ય નંદકિશોર સ્વામીએ શરૂઆતમાં કીધું હતું કે દેવાનંદ સ્વામીના કીર્તનો જો કોઈ સાંભળે તો ચોટદાર એના દિલમાં બેસી જાય એ ચોટ, ત્યારે દેવાનંદ સ્વામીના એ કીર્તનો. અને હવે ફતેપુર દેવકી ગાલોળ ગામ, એ દેવકી ગાલોળ ગામના ભોજા ભગત, ભોજા ભગત એટલે કે ભોજલરામ બાપા, ઓળખા ને ભોજલરામ બાપા નામ સાંભળ્યું? એક સંત કયો તો સંત, કવિ કયો તો કવિ, એવા ચાબખાની રચના કરી. ચાબખા એટલે મારે, આમ ચાબુ કોઈ ને ચાબુ કેમ લાગે, આ લાગે પણ આનાથી ઈજા ન થાય, આ એકવાર જો લાગી ગયું તો કામ કરી જાય. આ ચાબખા બહુ રમૂજી ચાબખા છે ને, હેમજા જેવાય છે, એની સાથે બહુ બધી વાતો પણ જોડાયેલી છે. અમે પેલું ચાબખું શું છે, મૂર્ખે નાર કભારણ આણી એનું ઘર થયું ધૂળ ધાણી, મૂર્ખે નાર કુભારણ આણી એનું ઘર થયું ધૂળ ધાણી. આમાં એવી રીતે ભોજા ભગત ચેતવે છે કે ભાઈ તારા ઘરમાં વ્યવસ્થિત પાત્ર જો ઘૂસી ગયું તો તારા ઘરનું પૂરું થઈ ગયું, સમજા? મૂર્ખે નાર કુભારણ આણી એનું ઘર થયું ધૂળ ધાણી. બહુ સરસ, વારે પરબે વઢવેણ કહીને ક્લેશ કરે છે જાણી જાણી, એવું કોઈ ઘરમાં પાત્ર ઘરી જાય, સંકલ્પ કરજો આ સાધુ આશ્રમમાં કોઈને જગ્યા લેવી હોય તો. ભોજા ભગત ના ચાપખા લાગી જાય અને કામ થઈ જાય. ચાબખા લાગે ને કદાચ સંતાશ્રમમાં આપણે વધારે બે ત્રણ રૂમ બનાવવા પડે તો વાંધો નહીં. શું કે વારે પરબે વઢવેણ કરીને ક્લેશ કરે છે ભારી. કઈક હારો તહેવાર ઘરમાં હોય અને બરોબર તઈ જ એનો કઈક પ્રોબ્લેમ થયો હોય, તઈ જ એને બરોબર કઈક પ્રોબ્લેમ થયો હોય, વારે પરબે કઈક થયું હોય, આપણા ઘરમાં પ્રસંગ હોય અને ત્યારે જ કઈક થયું હોય, નાની નાની વાતોમાં ક્લેશ કરે. હો, એક બહુ સરસ જોક્સ છે કહું ને. એક વખત છે ને પતિ પત્ની બે યુદ્ધ કરતા હતા. હું યુદ્ધ કરતા હતા આમ નાની ભાષામાં ઝઘડો ન બોલાય, કારણ કે રસોડામાંથી છૂટા થાળી વાટકાને ઘા થતા હોય ઝઘડો ન કહેવાય, એને શું કહેવાય? યુદ્ધ કહેવાય. ને થાળી વાટકા એને નાના નાના હથિયારો કહેવાય. અને બરોબર એક મહેમાન આવ્યા ને ત્યારે રસોડામાંથી બ્રહ્માસ્ત્રનો ઘા થયો. બ્રહ્માસ્ત્ર એટલે હાણસી, હાણસીનો છૂટો ઘા થયો. સાણસી હોય ને ઘરમાં પકડવાની ગરમ વસ્તુ, એનો છૂટો ઘા થયો. એટલે ઓલા મહેમાને આમ આવીને થોડીક વાર તો અચંબો લાગી ગયો, એટલે આ ઘરમાં તો પણ છૂટા થાળી વાટકાના ને હાણસીના ઘા થાય. એટલે ઓલા ભાઈ કે તમે ડરોમાં, તમારે ડરવાની જરૂર નથી, તમે ડરોમાં કે આમાં કેમ ન ડરવું, આમાં કેમ ન ડરવું, એમ ડરવું પડે એમ જ છે, તમે જો ને છૂટા હાણસીના ઘા થાય. ના ના, આ તો વૃદ્ધાવસ્થા છે, સમય નથી નીકળતો એટલે ગેમ રમીએ. હવે સાંભળજો, ગેમ રમીએ એટલે કેમ, આમાં તમને શું મજા આવે? ના, તો લાગી જાય તો ઈ દાંત કાઢે, છટકી જાય તો હું દાંત કાઢું. આવી ગેમ રમે એમ, લાગી જાય તો ઈ દાંત કાઢે, છટકી જાય તો હું દાંત કાઢું એમ. છોકરાને માથે ઈ તો ચમકા કરે છે ને ચીટિયા ભરે છે જાલી જાલી. હવે કોક એવું પાત્ર ઘરી જાય તો ઈ શું કરે, એના આગવા લક્ષણો. હલો ભાઈ, સમજી વિચારીને કરવું. બહુ એક સરસ વાત તમને કરવી છે, કાન ખોલીને સાંભળજો. આ ભોજા ભગતના ચાપખા, છોક કઈક થાય ને એટલે બધો ગુસ્સો ભેગો કરીને છોકરાની માથે, એટલે તું તો હાવ આમ, તું તો તેવ તેમ, હાવતા તે તો કઈ ખબર પડતી નથી. એ સંભળાવતા હોય બહારના ને, સાંભળતા હોય છોકરા પણ સંભળતા હોય બહારના, પાછા સંભળાવતા હોય બહારના ને, અને ચીટિયા ભરે છે જાલી જાલી. થોડુંક ન માનીએ ને, હુડ આવે તોય ઉઠાડે તોય ચીટિયા ભરી ભરી. એટલે ધ્યાન રાખવું. મહારાજે તો ચોખ્ખું કીધું, બધી વસ્તુ સમજી વિચારીને કરવી. અને સંતો ઘણી વાર આજ્ઞા કરે છે કે આ સંસાર તો શું છે, માયા છે. બોલો, એટલે આ સંસાર તો માયા. ભલે આપણે તો બધાને બધાઈ તો થઈ જાય તો ગુરુકુલમાં કોણ, પણ હકીકતમાં એવું છે કે બધું સમજી વિચારીને કરવું. હમણાં એક બહુ જોરદાર ઓડિયો વાયરલ થયો છે એમઆઈના ફોનનો, કદાચ કોઈને ખબર ન હોય તો કહું અહીંયાથી. એ ઓડિયોમાં એવું છે કે એક વ્યક્તિએ એના એની સગાઈ થઈ, અને સગાઈ થઈ એટલે સામે પક્ષે એમઆઈનો ફોન ગિફ્ટ કર્યો. એમઆઈનો ફોન ગિફ્ટ કર્યો એટલે એમઆઈનો ફોન આવ્યો ને એટલે આ બાજુ છે ને ચમકારા થયા. એટલે પોતે જે કન્યા પક્ષ હતા, એટલે કન્યા હતા, એને તો ફોન ન કર્યો, પણ એની બેને સાસરાને ફોન કર્યો. હકીકત છે, હકીકત છે, બની બનાવેલી વાત નથી, જોક્સ નથી. સાસરીને ફોન કર્યો એને કે ભાઈ તમે એમઆઈનો ફોન મોકલ્યો કા? અરે કે એની માર્કેટ વેલ્યુ કેટલી ડાઉન છે. કે વાહ બાપા, કે ભાઈ 13,000 નો ફોન છે ને તમે એમ કહો છો એની માર્કેટ વેલ્યુ ડાઉન છે. અરે પણ એ કે એ તો 4,000-5,000 મળે. ફોન તો ફોન છે ભાઈ, વાત તો અહીંયા જ થવાની છે. ફોન તો ફોન છે, એમાં શું, એ જ સિસ્ટમ, એ જ બધું. પાછો તો સંભળાવી દીધું કે અમે ક્યાં કહીએ એકદમ 50,000 વાળો આઈફોન આપો, સારો ફોન આપો. હું સમજવાનું, અમે ક્યાં કહીએ એકદમ 50,000 વાળો આઈફોન આપો, સારો ફોન આપો. આ બાજુથી દાદા બાપુજી જે હતા વર પક્ષના પિતા, એણે કીધું ભાઈ તમે થોડીક શાંતિ રાખો, અમે અમારી રીતે બધી વ્યવસ્થા કરશું, તમારી દીકરીને કાંઈ ઘટવા નહીં દઈ. એટલે આ બાજુ ફરીથી પાછું એ જ ઊભું થયું. પણ ના, એ કે ઇમ્પ્રેશન કેવી પડે એમાં ફોનમાં. લે, એ કે આ મારી બેન છે એ બધી, એને ફ્રેન્ડ સાથે જઈને વાત પૂછે કેવો ફોન છે, તો એમઆઈનો ફોન દેખાડે તો ઇમ્પ્રેશન કેવી પડે. આ ચાબખાને ધ્યાનમાં રાખીને એવી એમઆઈના ફોનમાં એની ઇમ્પ્રેશન ડાઉન થાય. ભાઈ ફોન સારો હોય એમ બરોબર છે, બાકી ડબલા ફોનમાં વાતો થાય જ ને. એમઆઈનો 13,000-14,000 નો સારો ફોન, એમાં એમ કહે છે કે ભાઈ મને ઇમ્પ્રેશન અમારો, અમારી સ્ટેટસ પ્રમાણેનો ફોન નથી. બહુ લવ પાયેલી, બહુ લાંબી લવ પાયેલી કે અમારી દીકરી જ્યાં આંગળી મૂકે એ વસ્તુ અમે હાજર કરી દઈ, અને તમે હા એમઆઈનો ફોન આપો. હવે આ એમઆઈવાળા કંપનીના માલિકને એમ થતું ભાઈ નામ ખોટું રાખ્યું મેં. હા લગભગ એ રેકોર્ડિંગમાં હોવાર એમઆઈનું નામ આવે, એમઆઈ આવે. પણ એ દીકરી એની બેને તો આ વરપક્ષના પિતાને જે કેવું એ કહી દીધું, પણ વરની માતા વરરાજાની માતાએ ફોન કરીને જે જવાબ આપ્યો હેંભળા દેવો, ભાઈ કદાચ એ કે અમારી એટલી તેવડ નથી કે અમે તમારી દીકરીને આઈફોન લઈ દઈ, પણ હકીકતમાં તમારી દીકરી સાથે હવે સંબંધ નથી કરવો. કેમ? કે જો તમારી દીકરીને કદાચ આનાથી મોટી મોટી માંગો થાય અને આવી નાની વસ્તુથી પ્રોબ્લેમ પડે તો ઘરમાં તો નાની નાની કેટલી વસ્તુ પડે રહેવાની હોય, આવી વાતોથી કેટલો પ્રોબ્લેમ પડે, શું એવો પ્રોબ્લેમ શું પડે? પ્રોબ્લેમ પડે ન પડે કાંઈ નહીં, તો મારી વાત સાંભળો, કે એક વાર આવું થયું એટલે કઈ રીતે માની લઈએ બીજી વાર આવું ન થાય. અમે ભગવાનને પ્રાર્થના કરીએ એ માના જવાબને સતસત વંદન છે, કોલ રેકોર્ડિંગમાં જ માનો જવાબ આવે છે પાછો, કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારાથી પણ સદ્ધર અને સારો પરિવાર તમારી દીકરીને મળે, પણ અમારે આ સંબંધ નહીં રાખો, પછી તો પસ્તાણે છે એમઆઈના ફોનવાળા. પરિવાર જોવાનું એક ભાઈ, આપવા લેવા દેવાનું ક્યાં આવે એમાં? કદાચ પોતાના ફેમિલી સાથે બધું બરોબર હોય, પણ ફોન, એક નાનો એવો ફોન સંબંધો ભાંગી નાખે, નાનો એવો ફોન સંબંધો ભાંગી નાખે, એટલે એ પાત્રને કેવું ગણવું? આ ભોજા ભગતના ચાબખા અહીંયા હજરા હજુર થાય હો. વઢતી હુવે, જો આગળની કડીમાં હું કે વઢતી હુવે ને વઢતી ઉઠે, કજિયામાં છે કાળી, કજિયા કરી કરીને મોજ કરે એમ, ગામ આખા ભાટકે ને મોજ કર્યા કરે ને વઢીને હુળાવે ને વઢીને ઉઠાડે એમ ખીજાય. ઉજળા મોંમાં એને કંઈ નથી જોતી, એ તો આઠો પહોર ઓનલાઈન. આ છેલ્લું અમારું સેન્ટેન્સ, આઠો પહોર ઓનલાઈન. એટલે ભોજા ભગતની બહુ વ્યવસ્થિત વાતો છે, એને આઠો પહોર વાતો એમ. એટલે અત્યારની વાતો એટલે હું ઓનલાઈન, આઠો પહોર ઓનલાઈન. મહેમાની આવે એમ ઘણા ને ગમે નહીં. સાંભળજો, આ ભોજા ભગતના ચાપખાનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ ચેતી જાઓ. શું ચેતવે છે? કે જે કરો છો એ બધું સમજી વિચારીને કરજો. બહુ સરસ, એક પતિ પત્ની ક્યાંક હારા મનના મળેલા હોય તો બહુ કરકસર કરીને પોતાનું ઘર સરસ રીતે ચલાવતા હોય, અને કદાચ મહેમાનો ઘણા વ્યવસ્થિત રીતે ટ્રીટ કરતા હોય, એનો એક જોક્સ કેવો છે. એક વખત એક ઘેરે મહેમાન આવ્યા, મહેમાન આવ્યા એટલે આ બે પતિ પત્નીને એમ થયું કે હવે એના ખવડાવવાનો અને સાચવવાનો ખર્ચો વધી જાય, શું કરશું? એટલે મહેમાન આવ્યા અને આ પતિ પોતાના જે ભાઈ હતા એને તો એમ કે મારે ઘેરે મારા મિત્રો આવ્યા છે, મહેમાન આવ્યા છે તો એને સારી રીતે જમાડું. પણ હા, મેં ઓલી પત્નીને એમ કે આને જમાડીશ તો એટલો ટાઈમ વેસ્ટ થાય, મારે જમવાનું બનાવવું પડશે. હકીકતમાં ગામડામાં શહેરમાં એ જ ફેરો. ગામડામાં છે ને, આપણે કોઈક જાય ને તો પાણીનું કહે ને કે પાણી પીવડાવો ને, અથવા ન કહીને તો એ પાણી પીવા લઈ જાય ને પછી ધરવીને ઘેર મોકલે. આ વિવેક નથી કદાચ એમ કે ભાઈ ખાલી પાણી પીવા જ બોલાય, પણ ધરવીને ભલે જાડો મોટો રોટલો ને માખણનો પીંડો સાથે ચટણી અને કા મરચાનો ઓથાણો હોય, સાદું ભોજન હોય, સાથે છાશનો વાટક્યો હોય, કદાચ એટલું જ ભોજન હોય, પણ એ ભોજનમાં પ્રેમ ભરેલો હોય, અને સામે શહેરમાં તમારે જમવા તો આવવું જ પડશે હો, પછી જમવા બેસાડે આવડી આવડી પતલી પતલી કાગર જેવી બે રોટલી પીરસીને ત્રીજીમાં લઈને આવે ને, થોડુંક આછું ઘી લગાડેલું હોય ને મૂકીને કે આ ત્રીજી તો લેવી જ પડશે, હવે આવી તો દહ જોહે. આવડી રોટલીને કાગર જેવી હોય એવી કેટલી જોઈએ? અમારા ભટ્ટીભાઈ તો એવી દહ જોઈ એક કોળીએ ભાભી એમ. એટલે ઈ આમ વસ્તુ બધી અલગ એમ. એટલે આ બાજુ એના મહેમાનો આવ્યા એટલે ગરધણીએ તો રૂવા બધી કીધું, એ કહું છું સાંભળો છો? શું એ કે તમારે રસોઈ કરવાની છે, મારા ત્રણ ચાર મિત્રો આવ્યા છે. હા કરી દઈ, પણ તમે અંદર તો આવો. બોલાવ્યા શું? અહીંથી બોલો. એટલે પછી ઓલી પત્નીએ દીમા કે આજે તારાને ખીજાવાય નહીં, બાકી તો કહી દે શું છે ભાઈ, નહીં થાય કાં છૂટો વેલણો ઘા કરી દે, સમજી જાય. આજના જમાનામાં વધારે બધું એવું ચાલે. કહું છું સાંભળો છો? શું સાંભળવું છે? તમે બહાર જાઓ ને બધો સામાન લઈ આવો, અહીં બધું ઘટે છે. એવું શું ઘટે છે? અરે બધું ઘટે છે, અહીં કાંઈ છે જ નહીં, તમે થોડોક સામાન લઈ આવો તો હું કાંઈક કરું વ્યવસ્થા. એટલે ભાઈ સામાન લેવા ગયા ને આ બાજુ એના મિત્રો બેઠા હતા, ત્યાં ઓલા બેન આવીને પોતાની મર્યાદા પ્રમાણે બેસીને આમ મોટો ભેંકારો ચાંડ્યો. હો ભાઈ મોટો ભેંકારો તાણ્યો ને રડવા માંડ્યા, એટલે રોવા માંડ્યા. રોવા માંડ્યા એટલે ઓલા બધાએ કીધું તમે શા માટે રોવો છો, તમને પ્રોબ્લેમ શું છે? એટલે આ બાજુ કીધું કે ભાઈ તમને ખબર છે શું, અમારા ઘેરે બધા મહેમાન આવે ને આંકતા સ્વાગતા તો અમે વ્યવસ્થિત કરી, આંકતા સ્વાગતા તો અમે બરોબર કરી, પણ આ છેલ્લી કડીમાં કીધું ને કે મહેમાનોને હાંચવામાં કાર ભારે. ભોજા ભગતના ચાપખામાં એમાં શું કીધું કે મહેમાનોને હાંચવામાં કાર ભારે એટલે શું, કે ભાઈ તમારી આંકતા સ્વાગતા તો બરોબર કરી, પણ આ ખૂણામાં સાંભેલું દેખાય છે, હા કે જે મહેમાન અમારા ઘરે આવે ને એ મહેમાનના વાહામાં એ સાંભળેલું પડે. હું કીધું જે મહેમાન અમારા ઘરે આવે એના વાહામાં એ સાંભળેલું પડે. હવે આવી વાત સાંભળી એટલે મહેમાનોએ કીધું કે અમારે જમવું નથી, અમારે બીજા ગામ પહોંચવાનું છે, એટલે અમે અહીંથી નીકળીએ. ડેલી ખોલી નીકળવા ગયા એટલે પાછું કીધું નહીં, ડેલીએથી તમારા ભાઈ આવતા હશે. શું કીધું? ડેલીએથી તો તમારા ભાઈ આવતા હશે, તમે વંડી ઠેકીને જાઓ. આને કહેવાય મહેમાન વંડી ઠેકીને ભાગ્યા. અને હકીકતમાં મહેમાન વંડી ઠેકીને ભાગ્યા. એટલું નહીં, ભાગવા માંડ્યા ને પાછળથી ઓલા ભાઈ ખરીદી કરીને આવ્યા ને કીધું મારા દોસ્તારો ક્યાં? એ કે એ તો વયા ગયા. કેમ વયા ગયા? ભાઈ એ તો એટલા માટે વયા ગયા, એને એમ હતું કે આ સાંભેલું જોતું હતું. તો દઈ દેવાય નહીં, સાંભેલામાં શું હતું? નહીં, એને સાંભેલું જોતું હતું. આ સાંભેલું તમે મને નાથ દ્વારાથી લઈ આવીને દીધું છે, એ સાંભેલું થોડું મારે દઈ દેવા. અરે આપણા ઘરે ભગવાન ક્યાંથી? મહેમાન તો ભગવાનનું સ્વરૂપ હોય, ભગવાન ક્યાંથી? દઈ દેવું તું સાંભેલું. ના પણ હવે એ તો વયા ગયા, હવે શું? નહીં પણ મારા મિત્રો હતા, મારે સાંભેલું દેવું જોઈએ. આ પણ એની એક યુક્તિ હતી કે કદાચ પાછું વળવાનું હોય તો વળે નહીં. આ બાજુથી ડેલી ખોલીને ઓલો ભાઈ સાંભેલું લઈને બિચારાને રોકવા માટે દોડ્યો. એ ઉભા રેજો ને ઓના હાથમાં સાંભેલું જોયું. મહેમાન કે આજ તો વાહ કાબરા થઈ જાય. મહેમાન આમ ભાગ્યા. હકીકતમાં ઓલો વાહે સાંભેલું લઈને એટલે કે ભાઈ તમે સાંભેલું રાખો એમ, તમે અમારે કહેલા ખાલી જમી લ્યો. જેમાં એટલે જ નહીં કે એને સાંભેલું જોતું હતું. અને પાછળથી બિચારો સાંભેલું દેવા ગયો અને ઓલા મહેમાને આમ કેપી કે ભાગો ભાઈ વાહ કાબરા થઈ જાય. એટલે આવા આવા ચાબખાઓ લખ્યા છે. અને જીવનની ઘણી શીખો આ ભોજલરામ બાપાના ચાબખાઓમાંથી, દેવાનંદ સ્વામીના ચાબખાઓમાંથી વગેરેમાંથી મળે છે. આજ ખૂબ સરસ સત્સંગ કર્યો. હવે છેલ્લે વિવિધ રાગમાં ધૂન તથા કીર્તનોનો થોડોક લાભ લઈ આજની સંકીર્તન સરિતાને પૂર્ણ કરીએ. ચાલો તૈયાર છો ને બધા? ભગવાનના મંદિરે આપણે ક્યારેક જઈ, બહુ સરસ પ્રચલિત કીર્તનો છે અને ભગવાનને કદાચ આપણે થોડું ઘણું અર્પણ કરીને બહુ વધારે અપેક્ષાઓ રાખતા હોય, ભગવાનને પ્રેમ અર્પણ કરવાની જગ્યાએ બીજું બધું આતે અર્પણ કરીને કદાચ ભગવાનને જે જોઈએ છે પ્રેમ અર્પણ ન કરતા હોય, ત્યારે શું થાય? ભગવાન પણ એને સારા જવાબ આપે. આ જવાબ વ્યવસ્થિત છે, સાથે ગાવું હોય તો ગાજો. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. એ કોઈનો છેતરો છેતરાઉં એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાઉં એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હે ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી મને મનાવવા માનતા હું માને, મને ચપટી ચોખા લઈને મંદિરે આવે, મને મનાવવા માનતા હું માને, માનતા ઓ માં હું રીઝાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. Thank you. હું કાઈ લેતો નથી રે, હું કાઈ ગાંડો નથી રે, એવા પીતળિયા હું કાઈ લેતો નથી રે, હું કાઈ ગાંડો નથી રે. ભગવાનનું નામ હેડિંગમાં હોય એટલે બધા લોકોને એમ થાય કે ભગવાનનું હશે એટલે જોવા જાય. એટલે ભગવાન એમ જ કે મારા નામનું ફિલ્મ બનાવીને ભોળા લોકોને તમે જોવા ભરમાવો. શું કે એ મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. સંપ્રદાયના છંદોમાં જોડાય એ સર સર પર સધર્ય અમર તરય અનુસાર કર કર વર ધર્મેર કરે હરિ હર સૂર્ય વાર્ય છર્યતિ મનહર ભર ભરયતિ યુર હર ભરે નિરખત નર પ્રવર પ્રગટ ગણ નિરસર નિકટ મુકુટ શિર સવર નમે આવો ગુરુ પરંપરાને યાદ કરીએ. પરંપરા છે આપણી પરંપરા છે સર્વોપરીને કલ્યાણકારી એ છે શક્તિની દેનારી જગાવે સહજાનંદ કુમારી વૈરાગ્યવાનને સાધુતા પરાયણ નિષદિન રહે છે ભક્તિ પરાયણ શીલવંત સાધુને વારે વારે નમીએ વાલા વાલા ગુરુદેવ મહારાજ વાલા વાલા ગુરુદેવ મહારાજ ધામ માં એ તું કોક દી એ ભૂલો ને પડ ભગવાન એ તારા એવા એવા કરું સન્માન એ તને ધામ રે ભૂલાવું હરિજી એ તને ધામ રે ભૂલાવું હરિજી બોલો ઘનશ્યામ મહારાજ આજની સંકીર્તન સરિતાને અહીંયા પૂર્ણ કરી ઠાકોરજી ઘનશ્યામ મહારાજ પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજના પ્રથમ પાટોત્સવના ઉપલક્ષમાં આજે આપણે આ સંકીર્તન સરિતા ઉજવી ભગવાનનો દિવ્ય પાટોત્સવ હમણાં આવે છે ત્યારે પ્રભુના ચરણોમાં લાખ લાખ વંદન કરી થાય એટલું ભજન ભક્તિ કરીએ અને માતૃ સંસ્થા ગુરુકુલને કાયમને માટે એના ઋણી રહીએ એટલે અભ્યર્થના સાથે જય શ્રી સ્વામિનારાયણ.